ફક્ત આમ બધું આ થોડું થોડું ફેરફાર થયો, કઈ સારું રહેશે લોકો ના કરતા. પણ લોક પૂજાવાની કામના માં ઉભી થાય છે, ભૂતો ઉભા થઈ જાય છે. પૂજાવાની કામના ના ઉભી થાય તારે અલ્પ પણ સુખેચ્છા ઉત્પન્ન થાય. આપણે બે દાડા દિવસ માં આવી જાય, ચિકમ લઈ આવે, પાવડા લઈ આવે, પાયા ખોલવા મારે બોક્સ ના લોકો પાયા ખોદેલા, આટલા આટલા ઊંડા પાયા ખોદી, પણ પછી પાવડા થી કે મેરી જતા રે, બધા કંટાળી પછી જતા રે, કેટલાક કોન્ક્રીટ કરીને જતા રહ્યા, કેટલાક ચણતર થોડું ઘણું કરી જતા રહ્યા. એટલે મેં જાણ્યું કે અમને ચિંતા થાય છે ત્યાં સુધી આ લોકો મોક્ષ માર્ગ પામે નહીં. એટલે મેં ભગવાનને, ઋષભદેવ ભગવાનને કહ્યું, મેં કહું આપણો અક્રમ માર્ગ છે તે જ ચાલુ કરીએ. કહ્યું કીધું કે માટે પહેલો મોક્ષ આપવા દો, પછી એ પાયા ખણી દે. કંટાળી બધા નાસી ગયેલા. પછી ઋષભદેવ ભગવાન ની પાસે માંગણી કરી, ત્યાં ઘર વડવા ના, ઋષભદેવ ભગવાન કે ભગવાન આવે છતાં જો કદી આનો લોકો નું તમારે કલ્યાણ કરવાની ભાવના હોય તો અક્રમ માર્ગ શરૂ કરવા દે. અક્રમ શરૂ કરવા દે. અક્રમ એટલે પેલો મોક્ષ આપો ને પછી એ પાયા કરી લે. એટલે પેલો ત્રીજો માર્ગ, ત્રીજો માર્ગ હું કરી આલું, અને તેન બી બેઠા બેઠા પછી નીચેથી ઉપર બેઠા બેઠા ચણાવડાવે. એ આમ ચણજો, એ આમ ચણજો, એ આમ ચણજો, આમ ચણો. એટલે આ ત્રીજો માર્ગ મોક્ષ માં બેહાડ્યા પછી ચણવાનું કર્યું, તેથી ઠંડે પેટે ચણાવે. બેસી ને ઉપર બેઠો બેઠો ફરી પાછો ત્યાં ગયો. પાછા મુખમાં બિહારવા માટે ટકા કેટલા જોઈએ તે નિર્ણય નતો થતો. પેલા તેથી પાસ થતા હતા ભગવાન મહાવીર વખતમાં, તો અત્યારે પાસ કરવા કેટલા કેટલા ટકે? ચંદ્રકાંતભાઈ પેલા મળ્યા હતા, એમના ટકા જોયા હતા 80%. હર્ષિર પાસ કરવા. એટલે પાછું સાહેબ એમને ઋષભદેવ ભગવાને પૂછ્યું કે સાહેબ 80% વાળા આવે છે, તો તેથી તકે તો તારે કોઈ નહીં છે. મારે 80% પાસ કરીએ તકે કરો કે શું કે છે કરો ના, એટલે પ્લસ નહીં માઇનસ નહીં, તો હજી સરદાપી જો પ્લસ નહીં માઇનસ, માઇનસ માર્ક નહીં કે છે. પ્લસ નહીં હોય તો હજી ચલાવી લો કે છે. એટલે 80% વાળા આપ્યું, 2% વાળા આપ્યું, 1.5% વાળા આપ્યું, 1% વાળા આપ્યું, પછી પ્લસ માઇનસ ના થાય તે લોકોને જ્ઞાન આપ્યું. પછી કોઈ ઘરાક જ ના મળે તારે પાસે, ઋષભદેવ ભગવાને કહ્યું સાહેબ કોઈ ઘરાક ના મળે. હવે કોઈ છે તારે કે છે 3% માઇનસ સુધી આપો. આપડે પૂછી પૂછીને કહ્યું એ જ ઋષભદેવ વાતો કરે છે એવું જોયેલું. એ મૂર્તિ અમારી જોડે વાતો કરે છે એવું લોકો એ જોયેલું હોવું, અને કેટલાક લોકો તો જોયેલું કે હશે. તમારી ખુબ હસી થઈ આસો. પછી પૂછવાના ગયા કે આપડે કે ભગવાન આપણા મતના જ છે, જેમ તેમ કરીને કામ કરો કે છે 5% ડાઉન, 5% ડાઉન, લાઈ ભાવ ઘટાડી દે. કેટલ વખત એમને હા પાડી એટલે આપડે ના સમજી જઈએ કે એમની દોનત ફરી નથી. ભગવાન ને ખબર પડી જાય ને, નિકાલ કરવા. એટલે આપડે સમજી છે ખોરી ભગવાની નથી, માટે આપડે હવે કામ કર્યા કરો. આપડે દોલત ખોરી રાખવી નથી, શું કહ્યું? આપડે ખોરી રાખવી નથી, ભગવાન ની ખોરી છે નહીં, મારે રાખવી નથી. પછી હવે શું ફોન કર્યા મને? પણ પેલા પૂછી પૂછી ને કરી, આ કોણ જોખમદારી લે આવડી મોટી? ચંદ્રકાંતભાઈ ના 80% હોય તો અમારા તો 100% કેમ ગણવા જનાર? ચકા બકા ભૂલવું નહીં કોઈએ, ચકા ભૂલશો તો ભગવાન આપણું જશે. આપડી ભાઈ રાખો, મહાત્મા જાણે દાદા જાણે આઈ ગયા એટલું સારું ને, માઇનસ 50-25 હોય તો કઈ થી મળે? ચકા લોકો મને કે છે હું અધિકારી ને અધિકારી નામ બોલાય, આ કામ અધિકારી હોતો શું કોઈ? જો 100% કશું છે જ નહીં ત્યાં આગળ અધિકારી. અધિકારી તો 30% સુધી લાવ્યો હોય તો 3% ઉમેરાય, 30% સુધી લાવ્યો તો આપડે ઉભે દિયો 3% હોય. અરે હું અહીંયા આગળ જો હા ભૂલ શકો જ નહીં. આચાર્ય મારો જો 100% નથી બિચારાનો. નહી તો આચાર્ય મારો તો આ ચોથવારો હોય ને તો આવું મારું પુસ્તક વાંચે ને બિચારે હવાર માં વહેલો દોડતો દોડતો આવે. લોક શું કે છે? લોક નિંદા બિંદા બધું છોડતો અને વહેલો ભરતો આવીને કે છે સાહેબ શું આપનું કેવું છે મોક્ષ માં? શું શું આપ હું આપ કોઈ કરવા તૈયાર છે? શું આપ જે કોઈ કરવા તૈયાર છે? કારણ કે મૂળ વિતરાગો નો વિતરાગો ના મત ના ખરા ને, એટલે એમની ભાઈ એક મશીન હોય છે કે આ સત્ય ને આ ખોટું એટલું સમજદારી એમના હોય શક્તિ. એટલે આ સત્ય ને આ ખોટું છે. હા તે મશીન તો મને મારી મારા વાક્ય માતી માપેલી હે ને તારા બરોબર છે દાદા. તું અહંકાર થી ના માપી, આ બધા અહંકાર થી માપત મને બરોબર છે. અહંકાર થી માપે, હું આચાર્ય છું એ રીતે માપવા દે. શું ત્યાં મહિલા મશીન થી માપ? શું બરોબર છે? એક શબ્દ ખોટો નહીં હોય, અને ખોટો હોય તો હું ઠપકો આપું ને પટેલ ને, કારણ કે હું જાણી દઉં તરત કે આ રેકડ ઊંધી વાગી. બરોબર પ્રમાણ દાદા, રેકડ ઊંધી વાગી મને તરત ખબર પડી જાય ને. એટલે આ માર્ક વગર નું છે, જેથી માર્ક જ નહીં. એટલે અમારે કેટલી બધી મજૂરી પડી જાય બધા, કેટલા પહેલા તો શ્રમિક માર્ગ શરૂ કર્યો હતો. અમને ખબર જ નહીં કે અક્રમ જેવી વસ્તુ હશે, પણ આ કઈ પૂર્વ કઈ હશે કે વખતે યાદ આવ્યું. શું યાદ આવ્યું? કે ભગવાન આપણા વખત નો અક્રમ હતો, અમને છે તમારા ભરત રાજા લઈ ગયા હતા, આ બધા શું ગુનો કર્યો? આપણાથી પક્ષા પક્ષી હોય નહીં કે છોકરાનો છોકરો માટે લઈ જવું? એટલે ભગવાન ના મનમાં એમ લાગ્યું ખાલી આબરૂ જાય છે તો તમે મૂક્યા એમને આબરૂના ટોલામાં, આબરૂના ટોલામાં મૂક્યા. ના છોકરાના છોકરા એકલા લઈ જાય એવું મસલો તો બીજા શું ગુનો કર્યો? હું તો મોડે કહું ને પાછું કે આ તો સાહેબ તમારું તમારું બહાર એ દેખાશે અપકીર્તિ થશે. શું અપકીર્તિ થશે? છોકરાના છોકરા લઈ ગયા બીજા લોકો આલ્યું નહીં નહીં, એટલે માટે એટલે ભગવાન સમજી જાય કે અપકીર્તિ થશે એટલે તમે જાઓ તમે જોઈ. અક્રમ વિજ્ઞાન માં મોટે જોખમદારી કેટલી બધી. ભક્તિ માર્ગ થી જ્ઞાન થયા સિવાય મુક્ત ના જાય. અને બીજો કયો માર્ગ કયો? કર્મ કર્મ કર્મ માર્ગ થી જ્ઞાન થયા વગર મુક્ત ના જાય. એટલે મુખ્ય વસ્તુ જ્ઞાન છે. શું છે? બધા માર્ગ માં મુખ્ય છેવટે જ્ઞાન આવે ને? હા એ બધા ત્રણેય માર્ગ જ્ઞાન માં ભેગા થાય છે. એટલે જ્ઞાન માર્ગ તમને મળી ગયો, સમજ પડી ને? હવે રાગદ્વેષ કોની કોની પર થાય છે? ખાસ એવું બહુ નથી થતું. પેલા રાગદેશ થતા હતા, હવે નહીં થતું ને? ના એવું નથી થતું. રાગદેશ ગયા ત્યાંથી જીવન આપણે માર્ગ ઉપર. એ તો બહુ સારું થઈ ગયું છે, એ તો ઘણું સારું થઈ ગયું છે, એવું નથી થતું. પેલા નું તો ફળ આવ્યું. ના પેલા નું જ્ઞાન મળ્યું તમને એ જે ભટક ભટક ભટક કર્યા બધે આ દુકાન નું લીધું આ દુકાન નું તેનું ફળ આવ્યું ખરું ચિંતા રીતે એટલે બીજું દાદા એવું હતું કે આ જે અત્યારે આપણે મુંબઈ ની અંદર પેલા મુક્તાનંદજી છે મુંબઈની અંદર મુક્તાનંદજી છે એ પણ યોગ માર્ગ ને અને ધ્યાન માર્ગ પર વધારે એ આપે છે અને એમના ઘણા ફોલોઅર્સ છે એ રીતે જે મેં જેમની પાસે દીક્ષા લીધી એમના પણ ઘણા ફોલોઅર્સ છે અને એ પણ એવું મોટું ઇન્ટરનેશનલ રિસર્ચ અરે ઇન્ટરનેશનલ સેન્ટર બનાવવાના છે આ બધા કારણ એ લોકો જે બનાવે છે અને એમની ને આપણા જે જ્ઞાની જ્ઞાન માર્ગ જ્ઞાનીઓ જ્ઞાની અને એ બધાને એમ કે કંઈ સંબંધ કશો ખરો એકબીજાની સાથે કામની દ્રષ્ટિએ પેલા લૌકિક ધર્મ કેવાય આ અલૌકિક રાગદેશ જે કાઢે ને એ અલૌકિક ધર્મ જે જ્ઞાન રાગદેશ કાઢે એનું નામ અલૌકિક માર્ગ શું કહ્યું અલૌકિક માર્ગ એમનું કશું એક ચાર અણી વળ્યું નથી ધંધા જે સ્થાપકો છે ને એમને બે અણી વળ્યું નથી રાગદેશ જશે તો કામ થશે શું કે છે રાગદેશ જશે તો કામ થશે બરોબર વેદાંત માર્ગ શું કે છે કે સાહેબ અમારે મોક્ષ કઈ રીતે થાય તારે કે છે રાગ બિલકુલ સેપરેશન જેમ જેમ દૂધ માંથી મલઈ અને સાફરેટ સેપરેટ જુદા પાડવામાં આવે છે સેપરેટ વધારે મુશ્કેલી પડે બધા બુદ્ધિ નો વધારે ઉપયોગ કરે ને તમારે નહીં થતો અહિયાં ફોરેન ડિપાર્ટમેન્ટ આપણું હોમ ડિપાર્ટમેન્ટ હોમ ડિપાર્ટમેન્ટ કેમ બેઠો બેલ મારી ટીમ ને કહી દે કે આવડે બહાર કાઢો શું કહ્યું વિજ્ઞાન છે આ તો આ કઈ ગપુ નથી અને રિયલ વિજ્ઞાન છે અલૌકિક વિજ્ઞાન છે જો જગતે કાંભળ્યું ના હોય સુણ્યું ના હોય એવું વિજ્ઞાન છે કેવું છે વાંચ્યું ના હોય સાંભળ્યું ના હોય કદી સુણ્યું ના હોય બુદ્ધિ પણ ના આવે એવું વિજ્ઞાન છે એની મેરે કુદરતી રીતે ઉભું થઈ ગયું એનો લાભ મળી ગયા પછી આ રહી છે આ કઈ ભગતિયા ચડવાનો નથી કોફી વોફી મરી જવાનું સમજે અને પગથિયા ચડેલા તે ઠેર સુધી કોઈ પહોંચેલાય નહીં ભટક ભટક ભટક ભટક પાંચ છ પગથિયા થઈ જાય પછી પાછું તમારે જે ઓળખવા મળે થી અસંગતા ઉત્પન્ન થાય છે અસંગતા એ જ મોક્ષ કહેવાય છે નિસંગતા થી નિસંગ વર્લ્ડમાં કોઈ માણસ નિસંગ આત્મા સંબંધમાં નિસંગ એટલે શંકા રહિત થયેલો નહીં તો જો થયો હતો એનો ઉકેલ આવી જાત ને લોકો બીજાને પહોંચીને ઉકેલ લાયેલા પણ આ તો લોકો ભટક્યા નહીં એ ભટકે શું થાય એટલે પછી જાત જાતના લોકો વિષયો પકડ્યા યોગના વિષયો પકડ્યા ભક્તિના વિષયો પકડ્યા ભક્તિ સમજ્યા વગરની ભક્તિઓ છે આ નહી ભક્તિ ભક્તિ તો એનું નામ કે પ્રત્યક્ષ ઓળખાણ હોવું જોઈએ કેવું પ્રત્યક્ષ ઓળખાણ વગર પરોક્ષમાં પરોક્ષની ભક્તિનું ફળ મળે છે કઈ આગળ એવું છે પ્રત્યક્ષ ના મળે તો આથી પરોક્ષ કરવું જોઈએ સમજ પડે ને પણ પરોક્ષની સાચી ભક્તિ મળતી નથી લોકોને જો પરોક્ષની સાચી ભક્તિ મળતી હોય ને તો ઘેર ઘેર કશી અડચણ આવે નહીં કોઈ દાડો એમ ના વિચાર આવે મારા ખૂટી પડ્યું અને આ તો ખાંડ નથી, ઘાસેલ નથી, ફળ નથી, વાંભળવું પડે. કેવું બાસમતી ના ચોખા થઈ રહ્યા, પેલા ઝાડા લાવશે તારે શું કરશો? અને હાથી હાથી હાથી એ કર્યું હોય ને બરોબર ની સાથી ભક્તિ કચ્છી થઈ ગયું બધું. વિચારવું ના પડે કે મારે આ જોઈએ જ છે કે વિચાર પર ઉપર પડે. શું કહ્યું? વસ્તુઓ આપણી ઉપર પડે અને પાપનું ફળ શું? કારણ કે વસ્તુ લેવા જાય તો ભેગી થાય, દોડધામ કરી મળે. શું દોડધામ કરી મળે? એ પરોક્ષ ભક્તિ ના કર્યું તેનું ફળ શું આવ્યું? અને પાપ કર્યા તેનું ફળ શું આવ્યું? લેવા જાય તોય ભેગી ના થાય. કેટલાક મજૂરો તો 5 રૂપિયા પગાર થી આખો દાડો નોકરી મજૂરી કરે બિચારો. અને પછી શેઠ ને કહે, શેઠ મારે ઘેર ખાવાનું પછી નથી, એટલે મને મેં તમને કહ્યું હતું ને હવાનો રોકડા આપતો હતો હું રહીશ. કાકા હા રોકડા કર્યું હતું પાટે, પણ અત્યારે હોરો નોટ છે બોલ લાય પણ ચડું, નહીં તો જવું થતો રહી લડાયક શું શું સારા કે છે તે ઉઠું બે ગાળો ખાઈને જવું પડે કે જવું થયું. શું કરે બિચારો મજૂર? શું કરે? કાંકે શેઠનો દોષ છે? કાંક ના, અત્યારે ભોગવે છે તેનો દોષ. કોનો ભોગવે? કોનો કોનો દોષ? શું મેં અત્યારે સાહેબ બોલ્યા નહીં? શેઠ એક 5 રૂપિયા નથી આવતા પેલા, ને આવું ટેડકા વાસ ને ગાળો દે છે, એમાં એમાં કોને ભોગવવું પડ્યું? કોને કહે છે? મજૂર ને. મજૂર ની ભૂલ, અને શેઠ તો અરું ફળ આવશે એને એ ભોગવશે, તારી શેઠ ની ભૂલે છે. આ દેવાને ટેડકા અને ગાળો દીધી ને દુઃખ દીધું તે એનું ફળ આવશે. આ પેલા નું તો ફળ બાક્યું એટલે અત્યારે મળી ગયું. આ શેઠ નું તો હજુ બંધાયું, ત્યારે ફળ ઉત્પન્ન થશે, મોટું થશે, પાકશે, હાથ થશે, ત્યારે પડશે. પછી હાથ પર થયા પછી ક્યાં સુધી શેઠને તો ચાલ્યું ગાળું? એવું જાણો છો કેટલાક લોકો આવું બોલે? પાણી નોર છે બોલ પચ્ચણ લાય પાછા તો આપણે કેવી કેવી લાગણી રાખવી જોઈએ? આપણે જો ફરજ આપણે સમજતા હોય ધર્મની જેવી વસ્તુ તો આપણે લાગણી પાણી નોટ હોય તો ગમે ત્યાંથી લઈ આવીને સુટા લાવીને ગમે તેમ કરીને પણ મજૂરને ચિંતિત ના બિચારા 5 રૂપિયા સારું આખો દાડો મહેનત કરે અને એને એને આવતા પહેલાં આપણે બેહી રહેવું છે કે ક્યારે આવે ને લઈ જાય, ક્યારે આવે ને લઈ જાય. એને આવતા પહેલાં લેબ આપવા 1 મિનિટ એનું મોડું ના થાય, કારણ કે મરચું લેવાનું હોય, વાંબલી લેવાની હોય, શું ના લેવાનું હોય. અહીંથી પાછો લઈ જાય ત્યાર પછી ઘેર બનાવે ને, અને 2 શીશીઓમાં તેલ લઈ જાય, તારે 1 શીશીમાં તેલ લઈ જાય ને, એવું તે બધું લઈ જાય તારે ઘેર બનાવે. અમારે તો મજૂરો હોય ને, અમે જોડીએ બધું. અમારે તો કાયદો એવો કે મજૂર નો પૈસા મજૂર કોઈને આગુ પાછું થયું છે કે સર્વિસમાં નહીં રહી શકો, એવું કહી દીધું કડક બધું. અરે મજા આ તો દુઃખ મહા દુઃખ નથી, બધા દુઃખ ના મારે આવે. બરોબર ને? તમે તમારા ડિપાર્ટમેન્ટ મજૂરો ને ટેકાવતા છે ને? ઘણા બધા મજૂરો. હા, અમારે ત્યાં ઘણા મજૂરો. શું કહે છે? ટેકાવતા છે. એગ્રીકલ્ચર ખાતું કોઈ પણ ટેકાવવા પડે, કોઈ વાર ટાઈટકાવા પડે. મજૂરો તો બહુ એમને ત્યાં કામ ના કરે, કામ ના કરે બરોબર, તો કેવું પડે? સત્તાનો દુરુપયોગ એટલે પછી રાક્ષસી ભક્તિ છે. સત્તા સારા માટે પુણ્યથી સત્તા મળે છે. કોઈ 5 માસ ના તમે ઉભરી થયા છો, તમારી પુણ્ય હોય ત્યાર વખત 5 માસ ઉભરી થાય એમ તેમ થવાય ગયું. તમારે તો નકીલો આવો વકીલ સાહેબ છે કે વકીલ સાહેબ એવું પૂછપૂછ કરે ને, હે માટે કઈ પુણે છે તો આટલું 5 માણસો સાહેબ સાહેબ ખોરતા આવે. પુણે ના હોય તો કોણ બાપો પૂછે નોકરીમાં કહેવાય મહેતાજી નો નામા લખતા હોય? શું કહ્યું? માટે આ પુણે છે ને, હવે આ જ્ઞાન મળ્યું છે, આવું વધે છે. હવે તો તમારે ઉડતું હિંમતભાઈ ને કહેવું કે હિંમતભાઈ જરા કરુણા રાખો ને, આમ શું કરો છો? કહીએ એવું ના કહેવાય? હું ઊંઘણી સર કહું છું. હું એવું કઉ છું, અનુભવ કરું છું. મગનભાઈ કેવું જરા સારું થયું. મગનભાઈ આયા સારું. મગનભાઈ કશું પૂછવું કરશું નથી, કઈ પૂછો ને. કાલે આજે તો મગજ કાલે આજે મગજ બરાબર રસ્તામાં બાબુ ભાઈ ત્યાં અમીન બ્રધર્સ વાળા આપણા અશોક ભાઈ ના એ પાંચમા માં જ હોય કે બીજા ના હોય પ્રશ્ન છે અક્રમ જ્ઞાની પાંચમા આરામાં જ હોય કે બીજા કોઈ આરામાં હોય ના પાંચમા આરામ હોય જયારે જયારે ચક્કરિયા બહાર ની પેટ બફાતો હોય ત્યારે જ લિફ્ટ નીકળે શું જયારે પચાસ પચાસ માળ ના મકાનો ત્રીસ માળ ના મકાનો થાય ત્યારે લિફ્ટ કાઢવી પડે શું લિફ્ટ ત્યારે કાઢવી પડે કઈ ગયા છે ભાઈ જય સચિદાનંદ મનુષ્યો બફાઈ રે આખું વર્લ્ડ નો મનુષ્ય બફાય છે બાવો બાવલી સાધુ સંન્યાસીઓ આચાર્યો બધા બફાઈ રહ્યા છે બાવા બાવલી આખા ચોવીસ કલાકમાં બે કલાક બફાય ને આ સંસારીઓ આઠ કલાક બફાય છે ભજીયાની પેટ તળાઈ રહ્યું છે શું છે ભજીયાની પેટ તળાઈ રહ્યું હા ફળ ફળ ફળ ફળ ફળ એવા એવા એવા વખત અક્રમ જ્ઞાની આવે બોમ્બે માં એમને હમણાં વ્યાખ્યાનો આપ્યા છે ક્રિયા એ કર ઉપયોગ એ ધર અને પરિણામ એ બન કેટલાક વ્યાખ્યાનો એમણે શું એનો કોઈ અર્થ સમજાવો છે સમજ નથી પડતી એમાં એમનો પ્રશ્ન છે ગિરધરલાલ નો કે હમણાં સંત બાળજી મુંબઈ માં આવ્યા એમણે અમુક વ્યાખ્યાન આપ્યા એમાં એમણે ક્રિયા એ ધર્મ ક્રિયા એ કર્મ ઉપયોગ એ ધર્મ અને પરિણામે બંધ આ વિષય ઉપર એમણે કહ્યું પણ કે મને બરાબર બેઠું નહીં સમજાયું નહીં તો તમે સમજાવો એમ કે છે ક્રિયા એ કર્મ ઉપયોગ એ ધર્મ એ કૃપાલ એટલાથી બોલી શકાય અમારાથી બોલી શકાય બાકી હિન્દુસ્તાન માં કોઈથી બોલી શકાય વર્લ્ડ માં એ કોઈને સત્તા આપી નથી એ સત્તા નથી કોઈને બોલવાની સત્તા નથી બોલવાની સત્તા નથી ભાષણ તરીકે બોલવાની સત્તા નથી પોતાને ધારણ કરવા માટે બોલવાની સત્તા છે બરોબર છે પણ ભાષણ એટલે બીજાને સમજાવવા માટે સત્તા નથી સાવ સાચી વાત હતા પોતે પોતે જ ઉપયોગ ના સમજતા નથી પોતે જ ઉપયોગ કરે કહેવાય છે તે જ સમજતા નથી એ મનમાં જાણે કે ઉપયોગ આપણો થઈ ગયો છે જેનો શુદ્ધ ઉપયોગ થયેલો હોય તેનાથી જ આ વાત કરી શકાય નહીં તો ઉપયોગની વાત ના કરાય શુભ વારણ તો ઉપયોગ હોતો જ નથી કારણ શુભ વારો તો પ્રકૃતિ અને જેમ ધક્કો મારે છે એમ એ ચાલે છે ને પાછો એ કે છે હું ચાલુ એટલે માતા પાસે પદ્ધતિ તાર બાપ ભક્તો મારા છે શું કહ્યું ધક્કો તો પ્રકૃતિ શુદ્ધ ઉપયોગ થયા પછી બોલાયા બરોબર છે તમને સમજાયું બરોબર છે પેલો શુભ ઉપયોગ વાળા ને કોણ ધક્કો મારે છે સંતબાલજી ને પાસે પ્રગટ ધક્કો મારે સંતબાલજી મારા આવડા મોટા આચાર્ય મારા બોલવું પડે ખોટું દેખાય એવું ખોટું આપડે બોલવું નથી કઈ નઈ આપડે એનો અર્થ કરી બતાવો આવે બરોબર છે એમ આપડે કઈ બોલવું નથી જવા દો બરોબર છે મને કઈ સમજાણું જ નથી શું બોલી જાય ઉપયોગ એ ધર્મ આ સાચી છે આ કૃપાલદેવ ના શબ્દો છે હા આ શબ્દો ક્યાંથી લાયેલા છે કૃપાલદેવ ના ડાયરી ના કૃપાલદેવ ની ડાયરી ના ડાયરી બધી પુસ્તક માં ગયું પુસ્તક માં કૃપાલદેવ ના કોટેશન એ ઘણા વાપરે છે કૃપાલદેવ ના એક બે પુસ્તકો ઉપરે એમણે પેલા પણ કર્યા છે વિવેચનો કરેલા છે એક સિદ્ધિ ના સોપાન કરીને એક પુસ્તક લખ્યું છે એ આપણે 21 પદ નું છે એના ઉપર એટલે કૃપાલદેવ ને ખૂબ જ માને છે એટલે એમાં તમારે શું છે બધું છે ના શું કહેવા માંગે છે ઈ બોલ્યા હતા કે આ બધું આના ઉપર વ્યાખ્યાન આપ્યું હા કે આ જગતમાં જે કંઈ પણ ક્રિયા કરવામાં આવે છે એ પછી જપની ક્રિયાઓ કરતો હોય કે તપની ક્રિયાઓ કરતો હોય કે ભગવાનની કહેલું બધું બીજી ક્રિયાઓ કરતો હોય બરોબર છે દાદા પણ જે જે ક્રિયા કરે છે અને હું ક્રિયા કરું છું એવું જેને ભાન છે તે બધા કર્મ બંધાય શું કહ્યું હું ક્રિયા કરું છું એવું ભાન સહિત જે ક્રિયા કરે એને કર્મ બંધાય, એને કર્મ બંધાય, બરોબર છે. અને તાર કોઈ કે છે હું ક્રિયા કરું છું મને ભાન નહીં રહેતું તો હું આ તું શું કોણ? જો શુદ્ધાત્મા હોવ તો તને ભાન ના રહે, નહીં તો ક્રિયા કરું છું એ જ ભાન રહેશે, બરોબર છે. તમે સમજાય છે ને? બરોબર છે. પકડી જાય કે ના પકડી જાય? પકડાઈ જાય. શુદ્ધાત્મા નથી એટલે ત્યાં એને એ ક્રિયા નું કર્મ લાગે લાગે. હું કરતો નથી આ આપણા મહાત્માઓ આપણા મહાત્માઓ ને બંધન ન થાય. જે કઈ ક્રિયા કરે તેનાથી મુક્ત થશે. જે કઈ ક્રિયા કરે એનાથી મુક્ત થાય આપણા મહાત્માઓ. જો અમારી આજ્ઞામાં રહીને, આપણી આજ્ઞામાં રહીને, પછી પાંચ આજ્ઞા, કપાળુ દેવ શું કામ વાક્ય વાપર્યું હોય છે? કપાળુ દેવે આ વાક્ય શું કામ વાપર્યું? એટલે એના મહાત્માઓ જે બેચારા હતા ને જેને સમજણ પડી હતી તેના સમજાવવા માટે લખેલું, બરોબર છે. બીજા કઈ બધાને નતા લખતા, બરોબર છે. એમનામાં એમના પત્રો બહુ સારી પાંચ પચાસ કે પોણો માણસ ને લખેલા છે. હા બરોબર છે. એમાંથી બે ચાર તૂટેલા છે તેમને જ આવું અમુક લખેલું હોય. બીજા બધાને તો આ પુસ્તક માં જો આમ કરજો તેમ કરજો. તે બધા આચાર્ય મારા થી બોલાયું છે કપાળદેવ નું. પણ અમુક વાક્ય કપાળદેવ ના બોલાય, બોલાય અમુક વાક્યો ન બોલાય. ઉપયોગ ધર્મ એ તો બોલાય જ. જેમ થઈ જાય આપણને કેવી રીતે થાય ઉપયોગ? એટલે એમાં લક્ષ્ય બે જતું હોય છે. લક્ષ્ય નહી, ઉપયોગ. હા, અમે જે બોલીએ ને ચાર એકર બોલે તેની પર અમારો ઉપયોગ રહેવાનો. શું શું ભૂલ છે નહીં? તમે એમાં સાચું શું છે, ખોટું શું છે એમ કેવા માંગો છો? હે, એ તમે જે બોલી રહ્યા છો આ ચાર્જમાં કઈ ભૂલ છે? હા હા, તે અમે જોયા કરીએ બારીક, બરોબર છે. અને બોલીએ વાણી કરે છે, બોલી રાખડ નીકળ્યા કરે છે. આખું એનું વાણી પર જેનો ઉપયોગ થઈ ગયો પતી ગયો. બોલીએ છે રેકડ એવું કહીએ તો વકીલો રહી ખોટું લાગે ને. હા, પછી તો માની લે એ બોલે છે રેકડ છે, પણ એ એમ મનમાં જાણે હું બોલ્યો બસ એટલું જ છે. પછી મારી લે છે દાદા, એ તો મારી લે એવા છે એમ કે છે કે બહુ સારા સરળ છે એમ કે છે બધા. આપણે પૂછ્યું મેં એમ શું ત્યાં હતા એટલે સરળ છે બહુ. અમે ઉપયોગ, અમે નિરંતર શુદ્ધાત્મા ઉપયોગમાં રહીએ છીએ. શું કહ્યું આપ? નિરંતર શુદ્ધાત્મા ઉપયોગમાં રહો. મારી જોડે વાતો કરતા, મારી જોડે વાત કરતા કરતા તો દાદા લક્ષ બે થાય ના? બે લક્ષ ના થાય. હા બરોબર છે, અત્યારે તો ઘેર બેઠી બરોબર નથી, પણ અત્યારે રાખું છું, પછી આપડે બીજી વાર થી મળશું ત્યારે બધું આ કાઢશું. આ ઘેર જરાક લાંબે બે એવું છે, આ ઘેર જલ્દી કેતી હતી નથી. કઈક મને કઈ સમજણ કેમ ન પડી નથી. હા બરોબર છે, હા બરોબર છે. જો ઉપયોગ સમજાતા તો કામ થઈ ગયું. હા બરોબર છે દાદા, કેમ મેં તો સમજો કેમ નહીં હું? એટલે મને એ લાગ્યું કઈક વાત તમારી સાચી છે દાદા. અને પછી ઓલું આત્માનો એનો વ્યવહારમાં શું છે તે કે છે આત્મા? ઉપયોગ, અશુદ્ધ, તે પ્રકૃતિ અને પરવાણે કરાવડાવે. અશુભ ઉપયોગ, અશુભ ઉપયોગ એ પ્રકૃતિ પરવાણે કરાવે છે. અશુભ ઉપયોગ એ પ્રકૃતિ પરવાણે કરાવે છે. અશુભ એટલે પોતે પોતે કરાવે, બીજો અને પોતે માને છે અને પોતે બંધાય છે. શું થાય છે? પોતે બંધાય અહંકાર કરીને, અહંકાર કરીને. એક શુદ્ધ ઉપયોગ સ્વતંત્ર છે. સ્વતંત્ર એક શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ. તે અમારે શુદ્ધ ઉપયોગ રાખવા માટે આખા દાડામાં, આખા દાડામાં બે મણ તો અમારે હીરા, હીરા હોય ને, હીરા નોંધના, હીરા હીરા નીકળે નોંધના, હા હા, ઓલા કાગળમાં જોયા છે. તે અમારે ભેળવા પડે છે, બે મણ તો રોજ ભેળવા પડે અમારે. બે મણ હીરા ખાતી આવ્યા, બે મણ હીરા કલ્ચર છે, કાચા છે, બે મણ દાદા. આપડે બધા હીરા ઉપયોગ રાખવાનું સાધન ગોઠવવું પડે. અત્યારે તો અમે બોલીએ એટલે એની પર અમારો ઉપયોગ રહે. બરોબર છે. અત્યારે તો ઉપયોગ રહે, આપી વખતે ખાઈએ તો તેની ઉપર ઉપયોગ રહે. બરોબર છે. કારણ કે અંબાલાલ ભી ખાય છે અને જીભ આમ આવું બોલે છે, મન આવું કે છે, બધું એના ઉપર બધાનો ઉપયોગ રહે. બરોબર છે. તો સમજાય ગયું, બિલકુલ ખાકીએ તાર જરા આડા થઈએ તારો, અમાર બીજા કોઈ ચંચળ કશું બોલે નહીં, તાર તે આગળ શોષી રીતે હા ઉપયોગ મૂકવો. તાર પેલા હીરા લાઈન ભય ભય કરવાના, તે લોટ થાય નહીં અને એના આખા હીરા પાછા નીકળી જાય, પાછ બીજા એના હીરા કોમ લાગ્યા કરે. ભરે જાય તો બીજા હીરા લેવા જવું. નીરુબેન સમજાયું કે છે, સમજાય નહીં વસ્તુ ઉપયોગ સ્વરૂપ છે. બરોબર છે. અને દાદા એ સુતી વખતે જાગ્રત તો અહીંયા અમારે હીરા ભરવા પડે રોજ રોજ. એટલે હીરા સાથે ભરવા પડે કે દરિયા તો લોટ થઈ જાય તો પાછા બીજા લેવા જવું પડે. એના હીરા કાયમ ચાલ્યા કરે. હીરો લોટ થાય ને એટલે એને ચાલ્યા કરે. અમારે એનું જ ખાલી ભૈરા બધે ક્યાં કરવાનું? શું ઘર ઘર બોલ્યું, આ ફલાણું બોલ્યું, બધું રાતે આ સિમંદર દાદા, આ સિમંદર દાદા ને નહીં યાદ કરો. ઋષભદેવ દાદા, સિમંદર દાદા, સિમંદર સ્વામી, ઋષભદેવ દાદા, એ બધા યાદ ના કરો. એમનું ખરું ખરું, એમનું ખરું ખરું, પણ અમુક પ્રમાણ પ્રમાણ બરોબર, પ્રમાણ બધાનું પ્રમાણ બરોબર છે. બધા દેવ દેવીઓ બધાનું ખરું.